श्री नारद पुराण उत्तर भाग अध्याय 141 अविमुक्त क्षेत्र काशीपुरी नो महिमा। मानधाता बोलिया, भगवान मोहिनीए पितरों ने उत्तम गति आपनारा गा महात्मय ने सांभळीने वेदवेताओं में श्रेष्ठ विप्रवर वसु ने फरी शू पूछू। वशिष्ठ जी बोलिया, राजन सांभळो, मोहिनीए फरी जे प्रश्न कर्यो ते कहूँ छू। મોહિનીએ કહ્યું, લોકોદ્ધાર પરાયણ દ્રીજુ શ્રેષ્ઠ તમને વારંવાર સાધુવાદ છે। બ્રહ્મન મેં ગયાજીનું પરમ ઉત્તમ પવિત્ર મહાત્મ્ય સાંભળ્યું, જે પરમ ગોપનીય અને પિતૃઓને સદગતિ આપનારું છે। વિપેન્દ્ર હવે મને કાશીનું ઉત્તમ મહાત્મ્ય કહો। વશિષ્ઠજી કહે છે, મોહિનીનું આ કથન સાંભળીને તેના પુરોહિત વસુ બોલ્યા, સાંભળો। પુરોહિત વસુએ કહ્યું, કલ્યાણમયી કાશીપુરી ધન્ય છે, ભગવાન મહેશ્વર પણ ધન્ય છે, જે મુક્તિદાયીની વૈષ્ણવપુરી કાશીને શ્રી હરિ પાસે માંગીને નિરંતર તેનું સેવન કરે છે। સનાતન દેવ ભગવાન શંકર શ્રી હરિના ક્ષેત્રમાં જ વિદ્યમાન છે। તેઓ ભગવાન ઋષિકેશની પૂજા કરતા રહીને સ્વયં પણ દેવતા વગેરેથી પૂજાય છે। કાશીપુરી ત્રણે લોકોનો સાર છે, તે રમણીય નગરીનું જો સેવન કરવામાં આવે તો તે મનુષ્યને ઉત્તમ ગતિ આપનારી છે। નાના પ્રકારના પાપ કર્મ કરનારા મનુષ્ય પણ અહીં આવીને પોતાના પાપોનો નાશ કરીને રજોગુણ રહિત તથા શુદ્ધ અંતકરણના પ્રકાશથી યુક્ત થઈ જાય છે। આને વૈષ્ણવ ક્ષેત્ર તથા શૈવ ક્ષેત્ર પણ કહે છે। આ બધા પ્રાણીઓને મોક્ષ આપનારું છે। મહાપાતકી મનુષ્ય પણ જ્યારે ભગવાન શિવની નગરી કાશીપુરીમાં આવે છે ત્યારે તેનું શરીર સંસારના સુદૃઢ બંધનોથી મુક્ત થઈ જાય છે। જે પુણ્યાત્મા મનુષ્ય ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવના ભક્ત થઈને સર્વને પ્રતિદિન આદર બુદ્ધિથી જોતા રહીને આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, તેઓ શુદ્ધ સંત પુરુષ ભગવાન શંકર સમાન છે। તેઓ ભય દુઃખ અને પાપ રહિત થઈ જાય છે, તેમના કર્મ પૂર્ણતઃ શુદ્ધ થઈ જાય છે અને તેઓ જન્મ મૃત્યુની દુર્ગમ જાળને ભેદીને પરમ મોક્ષને પ્રાપ્ત કરી લે છે। કાશીનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ તરફ 250 યોજન સુધી છે અને દક્ષિણથી ઉત્તર તરફ 80થી વરણા સુધી 250 યોજનનો વિસ્તાર છે। શુભે 80 શુષ્ક નદી છે। ભગવાન શિવજી આ ક્ષેત્રનો વિસ્તાર આ પ્રમાણે બતાવ્યો છે। કાશીમાં જે તિમિચંડેશ્વર નામક શિવલિંગ છે તેને ઉત્તરાયણ અને શંકુકર્ણ અને દક્ષિણાયણ જાણવું, તે ઓમકારમાં સ્થિત છે। ત્યાર પછી પિંગલા નામક તીર્થ આગ્નેય કોણમાં સ્થિત છે। સુકાઈ ગયેલી નદી જે 80 નામે પ્રસિદ્ધ છે તેને પિંગલા નાડી સમજવી જોઈએ। તેની આજુબાજુમાં લોલાર્ક તીર્થ વિદ્યમાન છે। ઈડા નામની નાડી સૌમ્યા કહેવાય છે, તેને વર્ણાના નામે જાણવી જોઈએ, જે ભગવાન કેશવનું સ્થાન છે। આ બંનેની વચ્ચે સુષુમણા નાડી સ્થિત છે, મત્સ્યોદરીને જ સુષુમણા જાણવી જોઈએ। આ મહાક્ષેત્રનો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ કદી ત્યાગ કર્યો નથી અને ભવિષ્યમાં કરશે નહીં, તેથી આનું નામ અવિમુક્ત છે। શુભે પ્રયાગ વગેરે દુર્લભ તીર્થથી પણ કાશીનું મહાત્મ્ય વધારે છે, કેમ કે ત્યાં અનાયાસે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે। નિષિદ્ધ કર્મ કરનારા જે નાના પ્રકારના લોકો છે તથા મહાન પાપ અને પાતકોથી પરિપૂર્ણ શરીરના જે ધૃણાપાત્ર ચાંડાળ વગેરે છે તે બધા માટે વિદ્વાનોએ અવિમુક્ત ક્ષેત્રને ઉત્તમ ઔષધ માન્યું છે। ત્યાં દુષ્ટ અંધ દીન કૃપણ પાપી અને દુરાચારી એવા સૌને ભગવાન શિવ પોતાની કૃપા દ્વારા શીઘ્ર પરમ ગતિ પ્રાપ્ત કરાવી દે છે। ઉત્તરવાહિની ગંગા અને પૂર્વવાહિની સરસ્વતી અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ત્યાં જ કપાલ લોચન છે, તે તીર્થમાં જઈને જે શ્રાદ્ધમાં પિંડદાન દ્વારા પિતૃને તૃપ્ત કરશે તેમને પરમ પ્રકાશમાન લોકની પ્રાપ્તિ થાય છે। જે બ્રહ્મત્યારો છે તે પણ જો અવિમુક્ત ક્ષેત્ર કાશીની યાત્રા કરે તો તે ક્ષેત્રના પ્રભાવથી તેની બ્રહ્મત્યા નિવૃત્ત થઈ જાય છે। જે પરમ પુણ્યાત્મા માનવ કાશીપુરીમાં ગયા છે ત્યાં અક્ષય અજર અને શરીર રહિત પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે। કુરુક્ષેત્ર હરિદ્વાર અને પુષ્કરમાં પણ આવી સદગતિ સુલભ નથી જે કાશીવાસીઓને પ્રાપ્ત થાય છે। ત્યાં રહેનારા પ્રાણીઓને સર્વ પ્રકારે તપ અને સત્યનું ફળ મળે છે એમાં સંશય નથી. કાશીપુરીમાં રહેનારા દુષ્કર્મી જીવો વાયુ દ્વારા ઉડેલી ધૂળના સ્પર્શથી પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. જે એક માસ સુધી ત્યાં જીતેન્દ્રિય ભાવે નિયમિત ભોજન કરતો રહીને નિવાસ કરે છે, તેના દ્વારા સારી રીતે મહાપાશુપત વ્રતનું અનુષ્ઠાન સંપન્ન થઈ જાય છે. તે જન્મ અને મૃત્યુના ભયરહિત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તે પુણ્યમય મુક્તિપ્રદ ગતિ તથા યોગ ગતિને પ્રાપ્ત કરી લે છે. સેંકડો જન્મમાં પણ યોગ ગતિ પ્રાપ્ત કરી શકાતી નથી, પરંતુ કાશી ક્ષેત્રના મહાત્મય તથા ભગવાન શંકરના પ્રભાવથી તેની પ્રાપ્તિ થઈ જાય છે. શુભાનને જે દરરોજ એક સમય ભોજન કરીને એક માસ કાશીમાં નિવાસ કરે છે તે જીવનભરના પાપને એક જ માસમાં નષ્ટ કરી દે છે. જે મનુષ્ય મૃત્યુ પર્યંત અવિમુક્ત ક્ષેત્રને છોડતો નથી અને બ્રહ્મચર્યનું પાલન કરીને ત્યાં નિવાસ કરે છે તે સાક્ષાત શંકર થાય છે. જે વિઘ્નો આવવા છતાં પણ કાશીને છોડતો નથી તે જરા મૃત્યુ અને આ નશ્વર જન્મથી છૂટી જાય છે. જે આ શરીરના અંત સુધી નિરંતર કાશીપુરીનું સેવન કરે છે તે મૃત્યુ પછી દિવ્ય વિમાન દ્વારા દિવ્ય લોકમાં જાય છે. જેનું ચિત્ત વિષયોમાં આસક્ત છે, જેણે ભક્તિ અને સદબુદ્ધિનો ત્યાગ કરી દીધો છે, એવો મનુષ્ય પણ કાશી ક્ષેત્રમાં મરીને ફરી સંસાર બંધનમાં પડતો નથી. પૃથ્વી પર આ કાશી નામક શ્રેષ્ઠ તીર્થ સ્વર્ગ તથા મોક્ષનો હેતુ છે. જે ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તેની મુક્તિમાં કોઈ સંશય નથી. હજારો વર્ષોની યોગ સાધના કરીને યોગી જે પદને પ્રાપ્ત કરે છે તે જ પદ કાશીમાં મૃત્યુ થવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વર્ણશંકર મલેચ્છ કીટ પતંગ વગેરે પાપ યોનિના જીવ કીડા કીડીઓ તથા બીજા મૃગ અને પક્ષી વગેરે જીવ કાશીમાં આપમેળે મૃત્યુ થાય તો દેવેશ્વર રૂપ માનવામાં આવ્યા છે. શુભે જે જીવ વાસ્તવમાં ત્યાં પ્રાણ ત્યાગ કરે છે તેઓ રુદ્ર શરીર પ્રાપ્ત કરીને ભગવાન શિવની સમીપ આનંદ ભોગવે છે. મનુષ્ય સકામ હોય કે નિષ્કામ અથવા તે પશુ પક્ષીની યોનિમાં પડ્યો હોય તો પણ અવિમુક્ત ક્ષેત્ર એટલે કે કાશીમાં પ્રાણ ત્યાગ કરવાથી તે અવશ્ય મોક્ષનો ભાગી થાય છે એમાં સંશય નથી. જે માનવ સદા ભગવાન શિવની ભક્તિમાં તત્પર રહેવાવાળા અને તેમના અનન્ય ભક્ત છે, તેમના ચિંતનમાં જેમનું મન આસક્ત છે અને ભગવાન શિવમાં જ જેમના પ્રાણ વસે છે તે નિસંદેહ જીવન મુક્ત છે. અવિમુક્ત ક્ષેત્રમાં મૃત્યુ સમયે સાક્ષાત ભગવાન ભૂતનાથ કર્મ પ્રેરિત જીવોના કાનમાં મંત્રોપદેશ આપે છે. સ્વયં ભગવાન શ્રીરામે અત્યંત પ્રસન્ન થઈને અવિમુક્ત નિવાસી કલ્યાણકારી શિવને એવું કહ્યું છે કે શિવ, તમે જે કોઈ પણ મુમુક્ષુ જીવના જમણા કાનમાં મારા મંત્રોનો ઉપદેશ કરશો તે મુક્ત થઈ જશે. તેથી ભગવાન શિવની કૃપાશક્તિથી અનુગ્રહિત થઈને બધા જીવો ત્યાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મોહિની, આ મેં અવિમુક્ત ક્ષેત્રના સંક્ષેપમાં બહુ થોડા ગુણ કહ્યા છે. સમુદ્રના રત્નોની જેમ અવિમુક્ત ક્ષેત્રના અનંત ગુણો છે. જે જ્ઞાન વિજ્ઞાનમાં નિષ્ઠા રાખનારા તથા પરમ પદની પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને માટે જે ગતિ બતાવવામાં આવી છે તે ગતિ કાશીમાં શરીરનો ત્યાગ કરનારની પણ થાય છે. કાશીનું યોગપીઠ સ્મશાન તીર્થ જેને મણિકર્ણિકા કહે છે, પોતાના કર્મથી ભ્રષ્ટ થયેલા મનુષ્યને કાશીના સ્મશાન વગેરે તીર્થોમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાશીમાં પણ બીજા બધા તીર્થો કરતા મણિકર્ણિકા ઉત્તમ છે, ત્યાં ભગવાન શિવનો નિત્ય નિવાસ છે. વરાનને 10 અશ્વમેઘ યજ્ઞનું જે ફળ કહેવામાં આવ્યું છે તેને ધર્માત્મા પુરુષ મણિકર્ણિકામાં સ્નાન કરીને પ્રાપ્ત કરી લે છે. જે અહીં બ્રાહ્મણને દાન આપે છે તે શુભ ગતિને પ્રાપ્ત કરે છે અને અગ્નિ જેવો તેજસ્વી થાય છે. જે મનુષ્ય ત્યાં ઉપવાસ કરીને બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે શ્રોત્રામણિ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ત્યાં 4 વાછરડીથી યુક્ત સૌમ્ય સ્વભાવના 3 વૃષભને છત્ર વગેરેથી ચિહ્નિત કરીને છોડે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે તે પિતૃઓની સાથે મોક્ષને પ્રાપ્ત થાય છે. આ વિષયમાં વધારે કહેવાથી શું લાભ? ભગવાન શિવની પ્રસન્નતાના ઉદ્દેશથી ત્યાં જે કર્મ ધર્મ ભગવાન શિવની પ્રસન્નતાના ઉદ્દેશથી ત્યાં જે કંઈ ધર્મ વગેરે કરવામાં આવે છે તેનું ફળ અનંત છે. જ્યાવિમુક્ત ક્ષેત્રમાં મહાદેવજીની પૂજા અને સ્તુતિ કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત તથા અજર અમર થઈને સ્વર્ગમાં નિવાસ કરે છે. જે મુક્તાત્મા પુરુષ એકાગ્ર ચિત્તે ઇન્દ્રિયોના સમુદાયને સંયમપૂર્વક ધ્યાનથી સતરુદ્રીનો પાઠ કરે છે અને અવિમુક્ત ક્ષેત્રમાં સદા નિવાસ કરે છે તે ઉત્તમ દ્વિજ કૃતાર્થ થઈ જાય છે. જે કાશીમાં એક દિવસ ઉપવાસ કરશે તેને 100 વર્ષો સુધી ઉપવાસ કરવાનું ફળ મળે છે. એની આગળ ગંગા અને વર્ણાના સંગમરૂપી ઉત્તમ તીર્થ છે જે સાયુજ્ય મુક્તિ આપનારું છે. જ્યારે બુધવારે દ્વાદશી અને શ્રવણ નક્ષત્રનો યોગ હોય તે સમયે તેમાં સ્નાન કરીને મનુષ્ય મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે. શુભાનને ત્યાં તે સમયે જે શ્રાદ્ધ કરે છે તે પોતાના બધા પિત્રોનો ઉદ્ધાર કરીને વિષ્ણુ લોકમાં જાય છે. ગંગાની સાથે વર્ણા અને અસીનો જે સંગમ છે તે સમસ્ત લોકમાં વિખ્યાત છે. વિધિપૂર્વક અશ્વદાન કરીને મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક સંગમેશ્વરનું પૂજન કરે છે તે સાક્ષાત દેવ દેવેશ્વર શિવ તુલ્ય છે. દેવેશ્વરથી પૂર્વમાં ભગવાન કેશવ વિદ્યમાન છે અને કેશવના પૂર્વમાં જગત વિખ્યાત સંગમેશ્વર વિદ્યમાન છે. અધ્યાય 141 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.